શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 18 સૂર્યનો મહિમા તથા અદિતિના ગર્ભથી તેમના અવતારનું વર્ણન બ્રહ્માજી કહે છે. ભગવાન સૂર્ય સૌના આત્મા, સઘળા લોકોના ઈશ્વર, સઘળા લોકના ઈશ્વર, દેવતાઓના પણ દેવતા અને પ્રજાપતિ છે. તે જ ત્રણેય લોકના મૂળ છે, પરમ દેવતા છે. અગ્નિમાં વિધિપૂર્વક આપેલી આહુતિ સૂર્ય પાસે જ પહોંચે છે. સૂર્યથી વૃષ્ટિ થાય છે, વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી પ્રજા જીવન નિર્વાહ કરે છે. ક્ષણ મુહૂર્ત દિવસ રાત પક્ષ માસ સંવત્સર ઋતુ અને યુગ એમની કાલ સંખ્યા ગણતરી સૂર્ય વિના થઈ શકતી નથી. કાળના જ્ઞાન વિના ન કોઈ નિયમ ચાલી શકે છે અને ન અગ્નિહોત્ર વગેરે પણ થઈ શકે છે. સૂર્ય વિના ઋતુઓના વિભાગ પણ નહીં થાય અને તે વિના વૃક્ષોમાં ફૂલ અને ફળ કઈ રીતે બેસશે, ખેતી કઈ રીતે થશે અને વિવિધ પ્રકારના અન્ન કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે. આ સ્થિતિમાં સ્વર્ગલોક અને ભૂલોકમાં જીવોના વ્યવહારનો પણ લોપ થઈ જશે. આદિત્ય, સવિતા, સૂર્ય, મિહિર, અર્ક, પ્રભાકર, માર્તંડ, ભાસ્કર, ભાનુ, ચિત્રભાનુ, દિવાકર તથા રવિ આ 12 નામો દ્વારા ભગવાન સૂર્યનો જ બોધ થાય છે. વિષ્ણુ, ધાતા, ભગ, પુષા, મિત્ર, ઇન્દ્ર, વરુણ, અર્યમા, વિવસ્વાન, અંશુમાન, ત્વષ્ટા તથા પર્જન્ય આ 12 સૂર્ય અલગ અલગ માનવામાં આવ્યા છે. ચૈત્ર માસમાં વિષ્ણુ, વૈશાખમાં અર્યમા, જ્યેષ્ઠમાં વિવસ્વાન, અષાઢમાં અંશુમાન, શ્રાવણમાં પર્જન્ય, ભાદરવામાં વરુણ, આસોમાં ઇન્દ્ર, કાર્તકમાં ધાતા, માગસરમાં મિત્ર, પોષમાં પુષા, માઘમાં ભગ અને ફાગણમાં ત્વષ્ટા નામે સૂર્ય તપે છે. આ પ્રમાણે અહીં એક જ સૂર્યના 24 નામ બતાવવામાં આવ્યા છે. આ સિવાય બીજા પણ હજારો નામ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યા છે. મુનિઓએ પૂછ્યું, હે પ્રજાપતિ, જેઓ 1000 નામો દ્વારા ભગવાન સૂર્યની સ્તુતિ કરે છે તેમને શું ફળ મળે છે તથા તેમની ગતિ કેવી થાય છે? બ્રહ્માજીએ કહ્યું, હે મુનિવર, હું ભગવાન સૂર્યનું કલ્યાણમય સનાતન સ્તોત્ર કહું છું જેમાં બધી સ્તુતિઓનો સાર છે. આ સ્તોત્રનો પાઠ કરનારને સહસ્ત્ર નામોની જરૂર નથી. ભગવાન ભાસ્કરના જે પવિત્ર, શુભ અને ગોપનીય નામ છે તેમનું વર્ણન કરું છું. સાંભળો, વિકીર્તન, વિવસ્વાન, માર્તંડ્ય, ભાસ્કર, રવિ, લોક પ્રકાશક, શ્રીમાન, લોક ચક્ષુ, મહેશ્વર, લોક સાક્ષી, ત્રિલોકેશ, કરતા, હરતા, તમિસ્ત્રા, તપન, તાપન, શુચિ, સપ્તાશ્વ, અવાહન, ગભસ્તી, હસ્ત, બ્રહ્માન, સર્વદેવ નમસ્કૃત આ પ્રમાણે 21 નામોનો આ સ્તોત્ર ભગવાન સૂર્યને સદા પ્રિય છે. વિકૃતનો વિવસ્વાશ્વ માર્તંડો ભાસ્કરો રવિ લોક પ્રકાશક શ્રીમાલ્લો લોક ચક્ષુર મહેશ્વર લોક સાક્ષી ત્રિલોકેશ કર્તા હર્તા તમિસ્ત્રા તપન સ્થાપન શ્રેવ શ્રુચિ સપ્ત સપ્તાશ્વ વાહન ગભસ્તિ હસ્તો બ્રહ્માશ્ચ સર્વદેવ નમસ્કૃત એકવિંશતિ રેત્યેશ સ્તવ ઇષ્ટ સદા રવે. 31 અધ્યાય 31 થી 33 શ્લોક સંખ્યા. શરીરને નિરોગી બનાવનારું, ધનનું વૃષ્ટિ ધનની વૃષ્ટિ કરનારું અને યશ વધારનારું આ સ્તોત્ર રાજ છે. આ સ્તોત્ર ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. હે દ્વિજવરો, જે મનુષ્ય સૂર્યના ઉદય અને અસ્તકાળમાં બંને સંધ્યાઓના સમયે આ સ્તોત્ર વડે ભગવાન સૂર્યની સ્તુતિ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન સૂર્યની સામે એકવાર પણ આનો પાઠ કરવાથી માનસિક, વાચિક, શારીરિક અને કર્મજનિત બધા પાપ નષ્ટ થઈ જાય છે. તેથી હે બ્રાહ્મણ, તમે સૌ યત્નપૂર્વક સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારા ભગવાન સૂર્યના સ્તોત્રનું સ્તવન કરો. મુનિઓએ પૂછ્યું, હે ભગવાન, તમે ભગવાન સૂર્યને નિર્ગુણ અને સનાતન દેવતા કહ્યા છે, વળી તમારા જ મુખે અમે એવું પણ સાંભળ્યું છે કે એ 12 સ્વરૂપમાં પ્રગટ થયા. તેઓ તેજનો ભંડાર અને મહાન તેજસ્વી છે, ત્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં કેવી રીતે પ્રગટ થયા આ વિશે અમને બહુ સંદેહ છે. બ્રહ્માજી બોલ્યા, પ્રજાપતિ દક્ષને 60 કન્યાઓ થઈ જે શ્રેષ્ઠ અને સુંદર હતી. તેમના નામ અદિતિ, દીતિ, દનુ અને વનિતા વગેરે હતા. તેમાંથી 13 કન્યાઓના લગ્ન દક્ષ કશ્યપજી સાથે કર્યા. અદિતિએ 3 લોકના સ્વામી દેવતાઓને જન્મ આપ્યો. દિતિથી દૈત્યો અને દનુથી બળાભિમાની ભયંકર દાનવ ઉત્પન્ન થયા. વિનતા વગેરે અન્ય સ્ત્રીઓએ સ્થાવર જંગમ ભૂતોને જન્મ આપ્યો. આ દક્ષ કન્યાઓના પુત્ર પૌત્ર અને દોહિત્ર વગેરે દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત થઈ ગયું. કશ્યપના પુત્રોમાં દેવતાઓ મુખ્ય છે, તેઓ સાત્વિક છે, તેમના સિવાય દૈત્ય વગેરે રાજસ અને તામસ છે. દેવતાઓને યજ્ઞના ભાગી બનાવવામાં આવ્યા, પરંતુ દૈત્ય અને દાનવો તેમની સાથે શત્રુતા રાખતા હતા, તેથી તેઓ મળીને દેવતાઓને કષ્ટ આપવા લાગ્યા. માતા અદિતિએ જોયું કે દૈત્યો અને દાનવોએ મારા પુત્રોને એટલે કે દેવતાઓને પોતાના સ્થાન પરથી હટાવી દીધા છે અને સંપૂર્ણ ત્રિલોકને નષ્ટ કરી નાખ્યો છે. ત્યારે ત્યારે તેમણે ભગવાન સૂર્યની આરાધના માટે બહુ પ્રયત્ન કર્યો. તેઓ હાર પર નિયમન રાખીને એકાગ્ર ચિત્તે આકાશમાં સ્થિત તેજ પુંજ ભગવાન ભાસ્કરનું સ્તવન કરવા લાગ્યા. અદિતિ બોલ્યા, હે ભગવાન, તમે અતિ સૂક્ષ્મ પરમ પવિત્ર અને અનુપમ તેજસ્વી છો. તેજસ્વીઓના ઈશ્વર, તેજના આધાર તથા સનાતન દેવતા છો. તમને નમસ્કાર છે. હે ગોપતિ, જગતનો ઉપકાર કરવા માટે હું તમારી સ્તુતિ તમને પ્રાર્થના કરું છું. પ્રચંડ રૂપ ધારણ કરો છો ત્યારે તમારી જેવી આકૃતિ હોય છે તેને હું પ્રમાણ કરું છું. ક્રમશઃ 8 માસ સુધી પૃથ્વીના જળરૂપ રસને ગ્રહણ કરવા માટે તમે જે અત્યંત તીવ્ર રૂપને ધારણ કરો છો તેને હું પ્રણામ કરું છું. તમારું તે સ્વરૂપ અગ્નિ અને સોમથી સંયુક્ત હોય છે. ગુણાત્મા એવા આપને નમસ્કાર. હે વિભાવસુ, તમારું જે રૂપ રૂક યજુસ તથા સામની એકતાથી ત્રય સંગનકા વિશ્વરૂપે તપે છે તેને નમસ્કાર છે. હે સનાતન, તેનાથી પણ પર જે ઓમ નામથી પ્રતિપાદિત સ્થૂળ અને સૂક્ષ્મ એવું નિર્મળ સ્વરૂપ છે તેને મારા પ્રણામ છે. નમસ્તુભ્યમ પરમ સૂક્ષ્મમ સુપુણ્યમ બિભ્રતે અતુલમ ધામ ધામ વતામીશમ ધામાધારમ ચ શાશ્વતમ જગતામુપકારાય ત્વામહમ સ્તોમી ગોપતે આદદાનસ્ય યદ્યુપમ તીવ્રમ તસ્મે નમામ્યહમ ગ્રહીતુમ અષ્ટમાસેન કાલેન અંબુમયમ રસમ બિભ્રતસ્તવ યદ્યુ યદ્રૂપ મતિ તીવ્રમ નતાસ્મિ તત સમેતમ અગ્નિ સોમાભ્યામ નમસ્તસ્મે ગુણાત્મને યદ્રૂપ મૃગ્યજુ હુ સામ્ન અમેકે યેન તપતે તવ વિશ્વમેત તત્ર ઈ તત્રઈ સંગ્નમ નમસ્તસ્મે વિભાવસો યતુ તસ્માત પરમમ રૂપમ ઉમિત્યુક્ત્વા અભિસંહિતમ અસ્થૂલમ સ્થૂલમ મલમ નમસ્તસ્મે સનાતન. 32મા અધ્યાયના 12-16 શ્લોક સંખ્યા. બ્રહ્માજી કહે છે, આ પ્રમાણે ઘણા દિવસ સુધી આરાધના કરવાથી ભગવાન સૂર્યદેવે દક્ષ કન્યા અદિતિને પોતાના તેજોમય સ્વરૂપના દર્શન કરાવ્યા. અદિતિ બોલ્યા, જગતના આદિ કારણ ભગવાન સૂર્ય, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે ગોપતિ, હું તમને સ્પષ્ટપણે જોઈ શકતી નથી. હે દિવાકર, તમે એવી કૃપા કરો જેથી મને આપના સ્પષ્ટ દર્શન થઈ શકે. હે ભક્તો પર દયા કરનારા પ્રભુ, મારા પુત્રો તમારા ભક્ત છે, તમે તેમના પર કૃપા કરો. ત્યારે ભગવાન ભાસ્કરે પોતાને વંદન કરી રહેલા દેવી અદિતિને સ્પષ્ટ દર્શન આપીને કહ્યું, દેવી, તમારી જે ઈચ્છા હોય તે અનુસાર કોઈ એક વરદાન માગી લો. અદિતિ બોલ્યા, હે દેવ, તમે પ્રસન્ન થાઓ. બહુ બળવાન દૈત્યો અને દાનવોએ મારા પુત્રોને હાથમાંથી ત્રિલોકનું રાજ્ય અને યજ્ઞ ભાગ છીનવી લીધા છે. હે ગોપતિ, તેમના માટે તમે મારા પર કૃપા કરો. પોતાના અંશથી મારા પુત્રોના ભાઈ થઈને તમે તેમના શત્રુઓનો નાશ કરો. ભગવાન સૂર્યે કહ્યું, હે દેવી, હું મારા 1000માં અંશથી તમારા ગર્ભનું બાળક થઈને પ્રગટ થઈશ અને તમારા પુત્રોના શત્રુઓનો નાશ કરીશ. આમ કહીને ભગવાન ભાસ્કર અંતર્ધ્યાન થઈ ગયા અને દેવી અદિતિ પણ પોતાના સર્વ મનોરથ સિદ્ધ થઈ જવાના કારણે તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી વર્ષના અંતમાં દેવ માતા અદિતિની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન સવિતાએ તેમના ગર્ભમાં નિવાસ કર્યો. તે સમયે દેવી અદિતિ, હું પવિત્રતા પૂર્વક આ ગર્ભને ધારણ કરીશ એવું વિચારીને એકાગ્ર ચિત્તે કૃચ્છ અને ચાંદ્રાયણ વગેરે વ્રતોનું પાલન કરવા લાગ્યા. તેમનો આવો કઠોર નિયમ જોઈને કશ્યપજીએ થોડા ગુસ્સે થઈને કહ્યું, તો નિત્ય ઉપવાસ કરીને ગર્ભના બાળકને કેમ મારી નાખે છે? ત્યારે અદિતિ પણ રુષ્ટ થઈને બોલ્યા, જુઓ આ રહ્યું ગર્ભનું બાળક, મેં એને માર્યું નથી, આજ પોતાના શત્રુઓને મારશે. આમ કહીને દેવ માતા એ જ સમયે તે ગર્ભને જન્મ આપ્યો. તે ઉદયકાળના સૂર્ય સમાન તેજસ્વી અંડાકાર ગર્ભ એકાએક પ્રકાશિત થઈ ગયો. તેને જોઈને કશ્યપજીએ વૈદિક વાણી દ્વારા આદરપૂર્વક તેની સ્તુતિ કરી. સ્તુતિ કરવાથી તે ગર્ભમાંથી બાળક પ્રગટ થઈ ગયો. તેના શ્રીઅંગોનું તેજ કમળના પાન જેવું શ્યામ હતું. તેનું તેજ બધી દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયું. તે સમયે અંતરિક્ષમાંથી કશ્યપ મુનિને સંબોધન કરીને મેઘ જેવી ગંભીર વાણીમાં આકાશવાણી થઈ, મુને તમે અદિતિને કહ્યું હતું, ત્વયા મારિતમ અંડમ, તે ગર્ભના બાળકને મારી નાખ્યું, તેથી આ તમારો પુત્ર માર્તંડ નામે વિખ્યાત થશે અને યજ્ઞ ભાગનું અપહરણ કરનારા પોતાના શત્રુ એવા અસુરોનો સંહાર કરશે. આવી આકાશવાણી સાંભળીને દેવતાઓને બહુ આનંદ થયો અને દાનવોનો ઉત્સાહ ચાલ્યો ગયો. ત્યાર પછી દેવતાઓ સહિત ઇન્દ્રે દૈત્યોને યુદ્ધ માટે લલકાર્યા. દાનવોએ પણ તેમનો સામનો કર્યો. તે સમયે દેવતાઓ અને અસુરોમાં બહુ ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં ભગવાન માર્તંડે દૈત્યો તરફ જોયું, તેથી તે બધા મહાન અસુરો તેમના તેજથી બળીને ભસ્મ થઈ ગયા. પછી તો દેવતાઓના હર્ષની સીમા ન રહી. તેમણે અદિતિ અને માર્તંડની સ્તુતિ કરી. ત્યાર પછી દેવતાઓને પૂર્વવ્રત પોતાના અધિકાર અને યજ્ઞભાગ પ્રાપ્ત થઈ ગયા. ભગવાન માર્તંડે પણ પોતાના અધિકારનું પાલન કરવા લાગ્યા. ઉપર અને નીચે સર્વત્ર કિરણો ફેલાયેલા હોવાના કારણે ભગવાન સૂર્ય કદમના ફૂલની જેમ શોભવા લાગ્યા. એ અગ્નિમાં તપાવેલા ગોળા જેવા સુંદર દેખાતા હતા. તેમનો વિગ્રહ વધારે સ્પષ્ટ દેખાતો ન હતો. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.